మధ్యమ నికాయు 1.3.3 వమ్మికసుతం ఏకం సమయం భగవా సావత్యం విహరతి జేతవనే అనాథపిండికస్ ఆరామే తేన కోపన సమయేన ఆయస్మా కుమార కంసపో అంధవనే విహరతి అథ కో అన్యతరా దేవతా అభికంతాయ రత్తియా అభికంతవన్నా కేవల కంపం అంధవనం ఓభాసిత్వా ఏనాయస్మా కుమార కశ్యపోతేనుపసంకమి ఉపసంకమిత్వా ఏకమంతం అంఠాసి ఏకమంతం ఠితాఖోసా దేవతా ఆయస్మంతం కుమార కశ్యపం ఏతదోచ భిక్ఖు భిక్ఖు అయం వమ్మికో రతిం ధూపాయతి దివా పంజలతి బ్రాహ్మణో ఏవ మాహ అభిఖన సుమేధ సంతం ఆదాయాతి అభిఖన సుమేధ సంతం ఆదాయ అందసలంగిం లంగే భదంతేతి బ్రాహ్మణో ఏవ మాహ ఉక్షిపలంగిం అభిఖన సుమేధ సంతం ఆదాయాతి అభిఖనంతో సుమేధ సంతం ఆదాయ అందస ఉద్ధుమాయికం ఉద్ధుమాయికా భదంతేతి బ్రాహ్మణో ఏవ మాహ ఉక్షిప ఉద్ధుమాయికం అభిఖన సుమేధ సంతం ఆదాయాతి అభిఖనంతో సుమేధ సంతం ఆదాయ అందస ద్విధాపథం ద్విధాపథో భదంతేతి బ్రాహ్మణో ఏవ మాహ ఉక్షిప ద్విధాపథం అభిఖన సుమేధ సంతం ఆదాయాతి అభిఖనంతో సుమేధ సంతం ఆదాయ అందస చంగవారం చంగవారం భదంతేతి బ్రాహ్మణో ఏవ మాహ ఉక్షిప చంగవారం అభిఖన సుమేధ సంతం ఆదాయాతి అభిఖనంతో సుమేధ సంతం ఆదాయ අන්දස කුම්මං කුම්මෝ භදන්තේතේ බ්‍රාහ්මනෝ ඒවමාහ උක්ඛිපකුම්මං අභික්ඛන සුමේධ සත්තං ආදායාති අභික්ඛනන්ත සුමේධ සත්තං ආදාය අන්දස අසිසුනං අසිසුනා භදන්තේති බ්‍රාහ්මනෝ ඒවමාහ උක්ඛිප අසිසුනං අභික්ඛන සුමේධ සත්තං ආදායාති අභික්ඛනන්ත සුමේධ සත්තං ආදාය අන්දස මන්සපේසිං මන්සපේසී භදන්තේති බ්‍රාහ්මනෝ ඒවමාහ උක්ඛිප මන්සපේසිං අභික්ඛන සුමේධ සත්තං ආදායාති අභික්ඛනන්ත සුමේධ සත්තං ආදාය අන්දසනාගං නාගෝ භදන්තේති බ්‍රාහ්මනෝ ඒවමාහ තිට්ඨතු නාගෝ මානාගං ඝට්ඨේසි නමෝ කරෝහි නාගස්සාති ඉමේඛෝ ත්වං භික්ඛු පඤ්ඤේ භගවන්තං උපසංකමිත්වා පුච්ඡේයාසි යථා තේ භගවා ව්‍යාකරෝති තථානං ධාරේයාසි නාහං තං භික්ඛු පස්සාමි සදේවකේ ලෝකේ සමාරකේ සම්බ්‍රහ්මකේ සත්සමනං බ්‍රාහ්මනියා පජාය සදේව මනුස්සාය යෝ ඉමේ සං පඤ්ඤානං වෙය්‍යාකරණේන චිත්තං ආරාධේය අඤ්ඤත්‍ර තථාගතේන වා තථාගත ශාවකේන වා ඉතෝ වා පනසුත්වාති ඉදම වෝච සා දේවතා ඉදං වත්වා තත්තේ වන්තරධායි අතකෝ ආයස්මා කුමාර කස්සපෝ තස්සාරත්තියා අච්චයේන ඒන භගවාතේනුපසංකමි උපසංකමිත්වා භගවන්තං අභිවාදෙත්වා ඒකමන්තං නිසීදි ඒකමන්තං නිසින්නෝඛ ආයස්මා කුමාර කස්සපෝ භගවන්තං ඒතද වෝච ඉමං භන්තේ රත්තිං අඤ්ඤතරා දේවතා අභික්ඛන්තාය රත්තියා අභික්ඛන්තවන්න කේවල කම්පං අන්ධවනං ඕභාසෙත්වා येनाहं तेनुपसंकमि उपसंकमि त्वा एकमन्तं अट्ठासि एकमन्तं ठिताखो भन्ते सा देवता मं एतद् उच भिक्खु भिक्खु अयं वम्मिको रत्तिं धूपायति दिवा पञ्जलति ब्राह्मणो एव माह अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस लङ्गिं लङ्गे भदन्तेति ब्राह्मणो एव माह उक्खिपलङ्गिं अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस उन्धुमायिकं उन्धुमायिका भदन्तेति ब्राह्मणो एव माह उक्खिप उन्धुमायिकं अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस द्विधापथं द्विधापथो भदन्तेति ब्राह्मणो एव माह उक्खिप द्विधापथं अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस चङ्गवारं चङ्गवारं भदन्तेति ब्राह्मणो एव माह उक्खिप चङ्गवारं अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस कुम्मं कुम्मो भदन्तेति ब्राह्मणो एव माह उक्खिप कुम्मं अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस असिसूनं असिसूना भदन्तेति ब्राह्मणो एव माह उक्खिप असिसूनं अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस मंसपेशिं मंसपेशि भदन्तेति ब्राह्मणो एव माह उक्खिप मंसपेशिं अभिक्खन सुमेध सत्थं आदायाति अभिक्खनन्तो सुमेधो सत्थं आदाय अन्दस नागं nāga bhadante ti brahmano eva māha tittato nāga mānāgaṁ ghatantesi namo karohi nāgasaṁ sāti ime kho tvam bhikkhu paññe bhagavantaṁ upasaṅkhamitvā puccheyāsi yathā te bhagavā vyākaroti tathā nandhāreyāsi nāhantaṁ bhikkhu passāmi sadevake loke peyāla ito vāpana suttvāti idam vocha bhante sā devatā idam vattvā tatte vantaradhāyiti konukho bhante vammiko kārattiṁ dhūpāyana kādivā pajjalana ko brahmano ko sumedho kiṁ sattaṁ kiṁ abhikkhanaṁ kālaṅgi kā uddhumāyikā ko didhāpatho kiṁ caṅgavāraṁ ko khummo kā asisūna kā mansapesi ko nāgoti vammikoti kho bhikkhu imassetaṁ chātum mahābhūtikassa kāyassa adhivacanaṁ mātā pittika sambhavassa odana kummā supacayassa anicchocchādana parimandana bhedana vidhansana dhammassa yankho bhikkhu divā kammante ārabha rattiṁ anuvitakkheti anuvicāreti ayaṁ rattiṁ dhūpāyana yankho bhikkhu rattiṁ anuvitakkheti tvā anuvicāretvā divā kammante payojeti kāyena vācāya manasā ayaṁ divā pajjalanā brahmano tikho bhikkhu tathāgatassetaṁ adhivacanaṁ arahato sammā sambuddhassa sumedho tikho bhikkhu sekhassetaṁ bhikkhuno adhivacanaṁ satthantikho bhikkhu ariyāyetaṁ paññāya adhivacanaṁ abhikkhanantikho bhikkhu viriyārambhassetaṁ adhivacanaṁ laṅgitikho bhikkhu avijjāyetaṁ adhivacanaṁ ukkhipalaṅgiṁ pajaha avijjaṁ अभिक्खन सुमेध सत्थं आदायाति अयमेतस्स अथ उद्धुमायिकातिको भिक्खुको धूपायस्येतं अधिवचनं उक्खिप उद्धुमायिकं पजहको धूपायासं अभिक्खन सुमेध सत्थं आदायाति अयमेतस्स अथ द्विधापथोतिको भिक्खु विचिकिच्छायेतं अधिवचनं उक्खिप द्विधापथं पजह विचिकिच्छं अभिक्खन सुमेध सत्थं आदायाति अयमेतस्स अथ चंगवारंतिको भिक्खु पञ्चन्नेतं निवरणानं अधिवचनं कामच्छन्दनिवरणस्य व्यापादनिवरणस्य थीनमिन्धनिवरणस्य उद्धच्च कुक्कुच्चनिवरणस्य विचिकिच्छानिवरणस्य उक्खिपचङ्गवारं पजह पंच निवरणे अभिक्खन सुमेध सत्थं आदायाति अयमेतस्स अथ कुम्मोतिको भिक्खु पञ्चन्नेतं उपादानं खन्धानं अधिवचनं सेयथीदं रूपोपादानं खन्धस्स वेदनोपादानं खन्धस्स संयुपादानं खन्धस्स संखारोपादानं खन्धस्स विज्ञानोपादानं खन्धस्स उक्खिपकुम्मं पजः पञ्चपादानं खन्धे अभिक्खन सुमेध सत्थं आदायाति अयमेतस्स अथ असिसूनातिको भिक्खु पञ्चन्नेतं कामगुणानं अधिवचनं चक्खुविञ्ञेयानं रूपानं इट्ठानं कन्तानं मनापानं पियरूपानं कामोपसंहितानं रजनीयानं सोतविञ्ञेयानं सन्दानं पेयाल घानविञ्ञेयानं गन्धानं पेयाल जिह्वाविञ्ञेयानं रसानं पेयाल कायविञ्ञेयानं पोट्ठब्बानं इट्ठानं कन्तानं मनापानं पियरूपानं कामोपसंहितानं रजनीयानं उक्खिप असिसूनं පජහ පංචකාම ගුණේ අභික්ඛන සුමේධ සත්තං ආදායාති අයමේ තස්ස අත්ථ මන්සපේසීතිකෝ භික්ඛු නන්දිරාගස්සේතං අධිවචනං උක්ඛිප මන්සපේසින් පජහ නන්දිරාගං අභික්ඛන සුමේධ සත්තං ආදායාති අයමේ තස්ස අත්ථ නාගතිකෝ භික්ඛු කීනාසවස්සේතං භික්ඛුනෝ අධිවචනං තිට්ඨතු නාගෝ මානාගං ඝට්ඨේසි නමෝ කරහි නාගස්සාති අයමේ තස්ස අත්ථෝති ඉදම වාච භගවා අත්ථමනෝ ආයස්මා කුමාර කස්සප භගවතෝ භාසිතං අභිනන්දේති වම්මික සුත්තං නිට්ඨිතං